श्री पद्म पुराण पातालखंड अध्याय 39। नाम कीर्तन नो महिमा, भगवान ना चरण चिन्हों नो परिचय तथा प्रत्येक मास में भगवान नी विशेष आराधना नो वर्णन। पार्वती जीए पूछू, कृपा निधे, विषय रूप ग्राहो एटले के मगरो थी भरेला भयंकर कलयुग आववाथी संसार ना बधा मनुष्यो पुत्र स्त्री अने धन वगैरेनी चिंतामां व्याकुळ रहेशे, एवी दशामां तेमना उद्धारनो सो उपाय छे ए बतावानी कृपा करो। महादेवजीए कह्युं, देवी, कलियुगमां मात्र हरिनाम ज संसार समुद्रथी पार उतारनारुं छे। जे लोको दररोज हरे राम हरे कृष्ण वगैरे प्रभुना मंगलमय नामोनो उच्चारण करे छे तेमनो कलयुग काई बगाड़ी शकतो नथी। तेथी जे जरूरी कर्तव्य उपस्थित थाय तेमने करता करता भगवानना नामोनो पण स्मरण करता रहेवू जोईए। जे वारंवार कृष्ण कृष्ण कृष्ण कृष्णनो रटन करे छे तथा मारा ने तमारा नामोनो पण व्यतिक्रम पूर्वक एटले के गौरी शंकर कहीने जप कर्या करे छे, તે પણ જે અગ્નિ ઋણા ઢગલાને બાળી નાખે છે તે જ પ્રમાણે પોતાના પાપ સમૂહોનો ભસ્મ સમૂહને ભસ્મ કરીને તેનાથી મુક્ત થઈ જાય છે। જય અથવા શ્રી શબ્દ પૂર્વક જે તમારું મારું અથવા શ્રી કૃષ્ણનું મંગલમય નામ છે તેના જપ કરવાથી મનુષ્ય પાપ મુક્ત થઈ જાય છે। રાત દિવસ અને સંધ્યા સમયે સતત નામ સ્મરણ કરવું જોઈએ। રાત દિવસ હરિનામના જપ કરનાર પુરુષને શ્રીકૃષ્ણના દર્શન થાય છે। અપવિત્ર હોય કે પવિત્ર બધો સમય નિરંતર ભગવાનના નામનું સ્મરણ કરવાથી તે શણવારમાં ભવબંધનથી છૂટી જાય છે। અસુચિરવા સુચિરવાપી સર્વકાલેસુ સર્વદા નામ સંસ્મરણા દેવ સંસાર અનુમુચ્યતે ક્ષણાત્। 80મા અધ્યાયના 7-8 શ્લોક સંખ્યા। ભગવાનનું નામ વિવિધ પ્રકારના અપરાધી મનુષ્યના પાપ પણ હરી લે છે। કળિયુગમાં યજ્ઞ વ્રત તપ અને દાન કોઈ પણ કર્મ બધા અંગોથી પૂર્ણ હોતા નથી। માત્ર ગંગા સ્નાન અને હરિકીર્તન આજ બે સાધન વિઘ્ન બાધાઓથી રહિત છે। કલ્યાણી, હત્યા જનિત હજારો ભયંકર પાપ તથા બીજા પાતક પણ ભગવાનના ગોવિંદ નામનું ઉચ્ચારણ કરવાથી નષ્ટ થઈ જાય છે। મનુષ્ય અપવિત્ર હોય કે પવિત્ર અથવા કોઈ પણ દશામાં કેમ ન હોય, જે કમળનયન ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે તે અંદર અને બહાર બધી બાજુથી પવિત્ર થઈ જાય છે। અપવિત્ર પવિત્ર હોવા સર્વાવસ્થા ગતોપયાવા યહ સ્મરેત પુંડરીકાક્ષમ સબાહી અભ્યંતર સુચિહી। 80મા અધ્યાયનો 11મો શ્લોક। કેવળ ભગવાન નામના સ્મરણથી તથા ભગવાનના ચરણોનું ચિંતન કરવાથી શુદ્ધિ થાય છે। સોનું ચાંદી પાણીથી બાંધેલો લોટ અથવા પુષ્પમાળા દ્વારા ભગવાનના ચરણોની આવૃત્તિ બનાવીને તેને ચક્ર વગેરે ચિહ્નોથી અંકિત કરી લેવી, પછી પૂજા શરૂ કરવી। પૂજન સમયે ભગવત ચરણોનું આ પ્રમાણે ધ્યાન કરવું, ભગવાન પોતાના જમણા પગના અંગૂઠાના મૂળમાં પ્રણતજનોના સંસાર બંધનને સમાપ્ત કરવા માટે ચક્રનું ચિહ્ન ધારણ કરે છે। મધ્યમાં એટલે કે વચલી આંગળીના મધ્યભાગમાં અચ્યુતે અતિ સુંદર કમળનું ચિહ્ન ધારણ કરી રાખ્યું છે। તેનો ઉદ્દેશ્ય છે ધ્યાન કરનારા ભક્તના ચિત્તરૂપી ભ્રમરને લોભાવવું। કમળની નીચે તેઓ ધ્વજાનું ચિહ્ન ધારણ કરે છે, તે જાણે સગળા અનર્થોને પરાસ્ત કરીને ફરકનારી વિજય ધજા છે। કનિષ્ઠિકા આંગળીની જળમાં વ્રજનું ચિહ્ન છે, જે ભક્તોની પાપ રાશિને વિદૃઢ કરનારું છે। પગના પાછળના ભાગમાં વચ્ચે અંકુશનું ચિહ્ન છે, જે ભક્તના ચિત્રરૂપી હાથીનું દમન કરનારું છે। શ્રીહરિ પોતાના અંગૂઠાના પર્વમાં એટલે વેઢામાં ભોગ સંપત્તિના પ્રતિક રૂપે જવનું ચિહ્ન ધારણ કરે છે તથા મૂળ ભાગમાં ગદાની રેખા છે, જે સમસ્ત દેહધારીઓના પાપરૂપી પર્વતને ચૂર્ણ કરી નાખનારી છે। એટલું જ નહીં, જે અજન્મા ભગવાન સંપૂર્ણ વિદ્યાઓને પ્રકાશિત કરવા માટે પણ પદ્મ વગેરે ચિહ્નને ધારણ કરે છે। જેમણા ધારણ કરે છે જમણા પગમાં જે જે ચિહ્ન છે તે ચિહ્નોને કરુણા નિધાન પ્રભુ પોતાના ડાબા પગમાં પણ ધારણ કરે છે। તેથી ગોવિંદના મહાત્મયના જે આનંદમય રસના કારણે તે અત્યંત મનોરમ લાગે છે, તેનું સદા શ્રવણ અને કીર્તન કરવું જોઈએ. આવું કરનાર મનુષ્યની મુક્તિ થવામાં જરાય સંદેહ નથી. હવે હું દરેક મહિનાનું કૃત્ય બતાવી રહ્યો છું જે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારી છે, કરનારું છે. જેઠ મહિનામાં પૂનમના દિવસે સ્નાન વગેરેથી પવિત્ર થઈને યત્નપૂર્વક શ્રી હરિનો સ્નાનોત્સવ મનાવવો જોઈએ. એનાથી દિવસ, પક્ષ, માસ, ઋતુ અને વર્ષભરના પાપ નષ્ટ થઈ જાય છે. કોટી કોટી સહસ્ત્ર જે પાતક અને ઉપપાતક હોય છે તે બધાનો નાશ થઈ જાય છે. સ્નાન સમયે કળશમાં જળ લઈને ભગવાનના મસ્તક પર પાડવું જોઈએ અને પુરુષ સૂક્તના મંત્રો તથા પાવમાની ઋચાઓને ક્રમશઃ પાઠ કરતા રહેવું જોઈએ. નારિયેળ યુક્ત જળ, તાડના ફળથી યુક્ત જળ, રત્ન મિશ્રિત જળ, ચંદન મિશ્રિત જળ, પુષ્પ યુક્ત જળ, આ પાંચ ઉપચારોથી સ્નાન કરાવીને પોતાના વૈભવ વિસ્તાર અનુસાર ભગવાનની આરાધના કરવી. ત્યાર પછી ધમ ઘંટાયે નમઃ આ મંત્ર બોલીને ઘંટ વગાડો અને આ પ્રમાણે પ્રાર્થના કરવી. પોતાના ઊંચા અવાજથી પતિતોના પાપ સમૂહનું નિવારણ કરનારી ઘંટે ઘોર સંસાર સાગરમાં પડેલા મુજ પાપીની રક્ષા કરો. જે ક્ષત્રિય વિદ્વાન બ્રાહ્મણ પવિત્ર ભાવથી આ પ્રમાણે ભગવાનની આરાધના કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં જાય છે. અષાઢ શુક્લ દ્વિતીયાના દિવસે ભગવાનની સવારી કાઢીને રથયાત્રા સંબંધી ઉત્સવ કરવો જોઈએ તથા અષાઢ શુક્લ એકાદશીએ ભગવાનના શરણનો ઉત્સવ કરવો જોઈએ. પછી શ્રાવણ માસમાં શ્રાવણીની વિધિનું પાલન કરવું જોઈએ. ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમીએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મનો દિવસ છે. તે દિવસે વ્રત રાખવું જોઈએ. ત્યાર પછી અશ્વિનના મહિનામાં પોઢી ગયેલા ભગવાનનું પડખું બદલવાનો ઉત્સવ કરવો જોઈએ. ત્યારબાદ સમયાનુસાર શ્રી હરિના શયનથી ઉઠવાનો ઉત્સવ કરવો, અન્યથા તે મનુષ્ય વિષ્ણુનો દ્રોહ કરનાર માનવામાં આવે છે. આસોના શુક્લ પક્ષમાં ભગવતી મહામાયાનું પણ પૂજન કરવું કર્તવ્ય છે. તે સમયે વિષ્ણુ રૂપા ભગવતીની સોના કે ચાંદીની પ્રતિમા બનાવવી જોઈએ. હિંસા અને દ્વેષનો પરિત્યાગ કરવો જોઈએ, કેમ કે વિષ્ણુનો પૂજક ધર્માત્મા હોય છે અને હિંસા દ્વેષ વગેરે મહાન અધર્મ છે. કાર્તિક પુણ્ય માસ છે, તેમાં ઈચ્છા અનુસાર પુણ્ય કરવું. ભગવાન દામોદરને માટે દરરોજ કોઈ ઊંચી જગાએ દીપદાન કરવું ઉચિત છે. દીપક ચાર આંગળનો પહોળો હોવો જોઈએ અને તેમાં સાત વાટો પકડાવવી જોઈએ. પછી પક્ષના અંતમાં અમાવસ્યાએ સુંદર દીપાવળીનો ઉત્સવ મનાવવો જોઈએ. માર્ગશીર્ષના શુક્લ પક્ષમાં ષષ્ઠી તિથિએ સફેદ વસ્ત્રો દ્વારા ભગવાન જગદીશના અને ખાસ કરીને બ્રહ્માજીની પૂજા કરવી. પોષ માસમાં ભગવાનનો પુષ્પ મિશ્રિત જળથી અભિષેક તથા તરલ અસ્થિર ચંદન વર્જિત છે. મકર સંક્રાંતિના દિવસે તથા માઘ માસમાં સ્થાનિક ચોખાનું ભગવાનને માટે નિવેદ્ય બનાવવું અને ઓમ વિષ્ણવે નમઃ મંત્રનું ઉચ્ચારણ કરવું. પછી બ્રાહ્મણોને દેવાધિદેવ ભગવાનની સામે બેસાડીને ભક્તિપૂર્વક ભોજન કરાવવું તથા તે ભગવદ્ ભક્ત ત્રીજોની ભગવદ્ બુદ્ધિથી પૂજા કરવી. એક ભગવદ્ ભક્ત પુરુષને ભોજન કરાવવાથી કરોડો મનુષ્યોને ભોજન કરાવ્યાનું ફળ મળે છે. જો પૂજામાં કોઈ અંગની કમી રહી ગઈ હોય તો બ્રાહ્મણ ભોજન કરાવવાથી તે અવશ્ય પૂર્ણ થઈ જાય છે. માઘના શુક્લ પક્ષમાં વસંત પંચમીએ ભગવાન કેશવને સ્નાન કરાવીને આંબાના પલ્લવ, લકુણા પાન તથા વિવિધ પ્રકારના સુગંધિત ચૂર્ણ દ્વારા વિધિપૂર્વક તેમની પૂજા કરવી. ત્યાર પછી જય શ્રી કૃષ્ણ કહીને ભગવાનનું સ્મરણ કરતા રહીને તેમને એક મનોહર ઉપવનમાં પ્રદક્ષિણા ભાવથી લઈ જવા અને ત્યાં ડોલોત્સવ કરવો. તે ઉપવનને પ્રજ્વલિત દીપકો દ્વારા પ્રકાશિત કરવામાં આવે. તેમાં એવા એવા વૃક્ષ હોય જે બધી ઋતુઓમાં ફૂલોથી ભરેલા હોય. ફળ ફૂલોથી સુશોભિત વિવિધ પ્રકારના વૃક્ષ, પુષ્પ નિર્મિત ચંદ્રવા, જળથી ભરેલા ઘડા, આંબાની નાની નાની ડાળખીઓ તથા છત્ર અને ચામર વગેરેથી તે વનને સુશોભિત કરવું કળિયુગમાં વિશેષ રૂપે ડોલોત્સવનું વિધાન છે. ફાલ્ગુની ચતુર્દશીએ આઠમા પહોરમાં અથવા પૂર્ણિમા અને પ્રતિપદાના પ્રતિપદાની સંધિમાં ભગવાનની ભક્તિપૂર્વક વિધિવત પૂજા કરવી, તે સમયે શ્વેત, લાલ, ગૌર તથા પીળા આ ચાર પ્રકારના ચૂર્ણોનો ઉપયોગ કરવો, તેમાં કપૂર વગેરે સુગંધિત પદાર્થો હોવા જોઈએ, હળદરનો રંગ મેળવવાથી તે ચૂર્ણોનો રંગ તથા રૂપ વિશેષ મનોહર થઈ જાય છે, એ સિવાય અન્ય પ્રકારના રંગરૂપવાળા ચૂર્ણો દ્વારા પણ પરમેશ્વરને પ્રસન્ન કરવા, એકાદશીથી લઈને પાંચમ સુધી આ ઉત્સવને પૂરો કરવો અથવા 5 કે 3 દિવસ સુધી દોળોત્સવ કરવો ઉચિત છે. જો મનુષ્ય એકવારમાં હિંડોળામાં ઝૂલી રહેલા દક્ષિણાભિમુખ શ્રી કૃષ્ણના દર્શન કરી લેતો તે પાપ રાશિથી મુક્ત થઈ જાય છે, એમાં જરાય સંદેહ નથી. મહાભાગે જે મનુષ્ય વૈશાખ માસમાં જળથી ભરેલા સોના, ચાંદી, તાંબા અથવા માટીના પાત્રમાં શાલિગ્રામને અથવા ભગવાનની પ્રતિમાને પધરાવીને જળમાં જ તેમનું પૂજન કરે છે, તેના પુણ્યની ગણતરી થાય એમ નથી. દમન નામના પુષ્પનું આરોપણ કરીને તેને શ્રી કૃષ્ણને અર્પણ કરવું જોઈએ. વૈશાખ, શ્રાવણ અથવા ભાદ્રપદ માસમાં દમનાર્પણ કરવું જોઈએ. પૂર્વની હવા ચાલે ત્યારે જ આ દમનાપણ વગેરે કર્મ થાય છે. તે સમયે વિધિપૂર્વક ભગવાનનું પૂજન કરવું જોઈએ, અન્યથા બધું જ નિષ્ફળ થઈ જાય છે. વૈશાખની તૃતીયાએ વિશેષ કરીને જળમાં અથવા મંડપ કે બહુ મોટા વનમાં આ કાર્ય સંપન્ન કરવું જોઈએ. વૈશાખ માસમાં દરરોજ ભગવાનના અંગને સુગંધિત ચંદન વગેરે લગાવીને સંતુષ્ટ કરવા પ્રયત્નપૂર્વક આવું કાર્ય કરવું, જે ભગવાનના કૃષ્ક શરીરને માટે પુષ્ટિકારક લાગે. ચંદન, અગરુ, હરિવેર, કાલાગુરુ, કુંકુમ, રોચના, જટામાસી અને મુરા આ 8 વિષ્ણુના ઉપયોગમાં આવનારા સુગંધિત પદાર્થો છે. પદાર્થોનો ભગવાન વિષ્ણુના અંગ પર લેપ કરવો. તુલસીના લાકડાને ચંદનની જેમ ઘસીને તેમાં કપૂર અને અગરુ મેળવવું અથવા કેસર મિલાવી દેવું તો તે ભગવાનને માટે હરિચંદન બની જાય છે. જે મનુષ્ય યાત્રાના સમયે ભક્તિપૂર્વક શ્રી કૃષ્ણના દર્શન કરે છે તેમની પુનરાવૃત્તિ થતી નથી. જે લોકો સુગંધ મિશ્રિત જળથી ભગવાનને નવડાવે છે તેમના માટે પણ આ જ ફળ છે. અથવા વૈશાખ માસમાં ભગવાનને ફૂલોની અંદર રાખવા જોઈએ. વૃંદાવનમાં જઈને વિવિધ પ્રકારના ફળ લાવીને ભગવાનને ભોગ ધરીને કોઈ સુયોગ્ય ભગવદ્ ભક્તને બધું ખવડાવી દેવું. નારિયેળનું ફળ અર્પણ કરવું અથવા તેને ફોડીને તેનો માવો કાઢીને અર્પણ કરવો. બોરના ફળ પણ ફળ અર્પણ કરવા. ફણસનો ઉપયોગી ભાગ કાઢીને ભગવાનને અર્પણ કરવો તથા દહીંયુક્ત અન્નને ઘીમાં તળીને ભગવાનની આગળ મૂકવું. કેટલું કહું, જે જે વસ્તુ આપણને બહુ પ્રિય હોય તે બધી ભગવાનને અર્પણ કરવી. નૈવેદ્ય અને વસ્ત્ર વગેરે ભગવાનને અર્પણ કરવા. પુનઃ તેને સ્વયં ઉપયોગમાં ન લેવા. વિષ્ણુના ઉદ્દેશ્યથી આપેલી વસ્તુ વિશેષત તેમના ભક્તોને જ આપવી જોઈએ. મહેશ્વરી, આ પ્રમાણે સંક્ષેપમાં જ મેં તમારી સામે આ બધી વાતો કહી છે જે શાસ્ત્રોમાં ભગવાન શ્રી કૃષ્ણના રૂપ અને ગુણોનું વર્ણન છે. તેમને સમજવાની શક્તિ આવી જાય તો બીજા કોઈ શાસ્ત્ર ભણવાની કોઈ જરૂર નથી. ભગવાનના પ્રેમ, ભાવ, રસ, ભક્તિ, વિલાસ નામમાં મન લાગી જાય તો કામિનીઓ સાથે શું નિસ્બત. તેથી વ્રજ બાળકોના સ્વામી શ્રી કૃષ્ણને, તેમના પ્રિય વૃંદાવનને, વ્રજભૂમિને તથા યમુના જળને પેટ ભરીને ભજો. જો આ શરીરમાં ત્રિભુવનના સ્વામી ભગવાન ગોવિંદના ચરણાર વિંદુની ધૂળનો લેપ કર્યો હોય તો એમાં અગરુ અને ચંદન વગેરે લગાવવું વ્યર્થ છે. અધ્યાય 39 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.